પણ જો હમણા ભરશે તો એ મોટી મોટી એરલાઈન તમે હવે ભરત બહુ કામ કર્યું તમારા જેવા ભવિષ્યને બે પાંચ હોય તો હોય એ તો માનતો નથી. કાંઈક બધું જતા રહેવાના લોકોને ખબર ના પડે રોગ તો કેવું શું જોઈએ માનું છું ને હે બાકી દેખાય બાકી દેખાય એટલે કાંક બાજુ માર્કેટ બધી ચાલી જાય ક્યાં ચાલી જાય તમારા બધા માટે બધા જ જોઈને ગરિયા નતા હું તો તૈયાર થઈ ગયો. એમનો આર્થિક પચાસ અમેરિકામાં એટલું એટલું લેવલે હતું એટલું લેવલે અત્યારે બધા માણસ શું થયા હતા પાંચ પચાસ વર્ષથી જનરેશન એટલી ડાવલ થતી રહી આવી છે કે આ બધા વિષય શિક્ષકો એટલા બધા વધી રહ્યા છે કે એમાંથી હવે કંટાળી ગયા છે એટલે સુખ નવું જ ફળ છે. શું કરે છે નવું સુખ આમાં અને દુઃખરૂપ લાગવા મળ્યું આ વિષય સુખ વધ્યા થઈ એને દુઃખરૂપ લાગવા મળ્યું. શું કહ્યું અને કાયદો એવો છે દુનિયામાં તમે એટલે એનું નવું સુખ ફળ થયા આ લોકો અહીંયાથી આ મળી આવ્યા બધા એટલે કુદરતનો ન્યાય છે દાદા જેવો નથી પણ આ તો વ્યવસ્થિત સમજાવું તમને શું એટલે કહી રહ્યા છે કે વ્યવસ્થિત છે પેલા પેલા મગા નાકાર છે સામાન્ય રીતે થાય અને દોડું દોડવાનું ટોકરું ઓછું બધાને એટ્રેક્શન થાય એમ ધર્મ કહેવાય. આ તો ધર્મ નહીં આ તો વેપાર છે તો છતાં એ પોતે સાચી જ એમનું અહિત કરી રહ્યા છે અને પોતાની જાતે કોઈ માની રહ્યા કૃષ્ણમૂર્તિ ના વિકાસ માટે એની દેખી જવાબદાર ખરા કૃષ્ણમૂર્તિ ના રામકૃષ્ણ ધર્મ જ ના કહેવાય સંકલ્પ કહેવાય કેવું સંકલ્પ કરું છો સંકલ્પ થી જો તાને સમજ પડી જોઈએ બધાને એટ્રેક્ટિવ હોવું જોઈએ કેવું મારા આટલું બધું ભીત મનુષ્યની સ્થિતિ વચ્ચે આ સમજી શકવા માંગ રાખે મનુષ્યનું ભજ શું કેવું હોવું જોઈએ છે રમણ મહર્ષિનો રામકૃષ્ણ પરમહંસ એ તો બહુ લો સ્ટેજની બધી વાત છે પણ સાચા ધર્મ સાચો માર્ગ માર્ગ સાચો ધર્મ. પણ એ ગુરુ વિના આટલો વિકાસ સાધી શકાય એ જરા નવાઈ ની વાત તો ખરી. રમણ મહર્ષિ હા નવાઈ ની વાત સારી વાત. એ ગુરુ કરવા જેવા હતા ગુરુ રામકૃષ્ણ પરમહંસ ગુરુ કરવા જેવા મહાન રામકૃષ્ણ કરવા જેવા. અને પરિવાર નું ઇગોઇઝમ છે ને એને જ્ઞાની કહેવાય. સારું કરે તો મોટી કરવા રસ્તા ખ્યાલ ખોટું કરે નથી. આ એટલે ધર્મ તો થયે નહી ત્યાં આગળ એને એક્સરસાઇઝ બેઠા રાખે. અને બીજું એ સંસ્કાર માટે કાર્ય કરે જય નિરંતર જેમાંથી લશ્કર લશ્કર ના ચાર માણસ જતા હોય બધા એ જ રીતે મોક્ષ પ્રવાહ નિરંતર હૃદય અત્યાર સિવાય ચાલુ અનિરત જ ચાલુ છે. છતાં પણ એ તો આખા બ્રહ્માંડ માંથી વિશ્વાસ છે. એટલે જેમ તીર્થ કરો હોય ત્યાંથી બધા માણસ કરી શકે અને આવું નથી આવી અહીંથી એ કોઈ ના થઈ શકે. આવી પાંચ ભૂમિકાઓ છે ત્યાંથી એ કોઈ ના જાય. અહીંથી બીજી ભૂમિકામાં જઈને બચી જાય બીજી ભૂમિકા લાયક થઈ જાય ત્યારે. આ તો લાયકાત નથી કરે આ ભૂમિકામાં તો લાયકાત જ નથી. ભૂમિકા નો ફેર છે તારનો ફેર નથી પણ ભૂમિકા નથી. હિન્દુસ્તાન કોઈ સંકેત નહીં છે બધું હવે દ્રષ્ટિ નહીં છે કોઈ દ્રષ્ટિ હવે નહીં. રાત તો આપણે એની છૂટ આપીએ જયારે જે કૃષ્ણ પૂજે અહીં વાત છે એવું જયારે બધા બોલે નહીં તો એનો માથા તોડી નાખે કેવું એક એક નો માથા તોડી નાખે જ્યાં કાઢી જાય એ પ્રજા છે આપણી રાજવાડી છે પણ પર્સનાલિટી અને આપણા એનો આધાર આધાર થઈ ગયા ખરી અત્યારે બોલે અવરું લાગતું હોય પોતાને કહે કેટલા બ્રેન હોય ચાલે બ્રેન બી ચાલે પણ શું કરે બચારાને ગ્રહ બચારમાંથી હોય એ પોતાને પોતા થવું પડે શું ગ્રહ બચાર ઉચિત આવે તો એ જ માણસ પર રસ્તા કરે ધર્મમાં કેટલો બેઠો છે ફરી ખાવા જાય ને હું કહે તો બીજી મચેરી મોઢી મચેરી અંદર પધા કરવાની બધી કોલેજ પોતાનું જે કયા કરે છે વિરાધના કરાવે છે કરે છે એમાં તમને કયા થયા વગર એવી રીતના ભગવાન કરી દેવી જોઈએ દરેક જગ્યાએ કેવી ચાલી વાત રાખી દેવી જોઈએ કે તમને કયા ના થાય અને જીએ બની ગયું એટલે આપડે અવલંબન માં હોઈએ તો વ્યવસ્થિત આપણે હાજર હોય ડકો થવા જ ના પણ મને અંદર વિરાજના નો વિચાર આવ્યો વિરાજના નો વિચાર આવ્યો અને કન્ટિન્યુઅસ થયા કરે પ્રતિક્રમણ કર્યા છતાં રામ એનો પ્રતિક્રમણ કરે વિરાજના નો વિચાર થયો રામે એનો પ્રતિક્રમણ કર્યો છતાં એ ફરી ફરી થયા કરે ફરી ફરી થયા કરે બરોબર એ પ્રતિષ્ઠિત આત્મા ડિપ્રેસ થઈ જાય રામ ડિપ્રેસ થઈ જાય એ જોવામાં આવે છે કે રામ ડિપ્રેસ થઈ જાય ફરી ઉઠે ભલે ડિપ્રેસ થઈ જાય ડિપ્રેસ થઈ જાય આપણે જાણવું જોઈએ હા અને એલિવેટ થઈ જાય તો જાણવું જોઈએ અને છે એન્ડ વાળું આખરે આખરે જે વિરાજના નો વિચાર થાય છે કોઈ પણ વિચાર થાય છે એ છે એન્ડ વાળું એન્ડ વાળું જ છે બધું એન્ડ વાળું છે એ એન્ડ વાળું છે એન્ડ વાળું છે વિરાજના થાય છે એન્ડ વાળું બધું એન્ડ વાળું જોયા ખરું થાય એક જ ક્રોધ એવો છે કે ઘરના માણસો માં જેને પોતાના માને તેવા કોઈ માણસો જેને ક્રોધ કરે ને ત્યારે હિંસક ભાવ કર્યો હતો આટલું અપવાદ છે તમને અત્યારે કોઈ જગ્યાએ મને એમ થાય કે કેમ કરી બધા પૈસા મળે એવો લોક થાય ને એને લોક કહેવાય છે એને લોક કહેવાય પણ એ લોક થાય છે ખબર કાંતો નથી શું છે એટલે કાંતો નથી અત્યારે વિશેષ ભાવ નથી વિશેષ ભાવ એટલે કેમ કરી કોઈ પડાવી નહીં એ વિશેષ ભાવ છે એવો ભાવ નથી એટલે ક્રોધ માં માયા લોક જતા રહ્યા ત્યારે જ્ઞાન આપે ત્યારથી જ જતા રહ્યા શું ખબર પડી એટલે બંધ અને લેખી દે છે ને લેખી ખબર લખી ના બધા પાણી બધું છે એ તો છે કારણ કે લીંગ છે લીંગ ની અંદર રહેલા છે બધા જોયા નહીં લીંગ છોડીને જોયું હશે સારું છોડવાની કઈ મચ્છા રહે દુબાડવાની મચ્છા રહે પાણી દુબાડે રૂબડા આ દેશ ના લોકો તમે ના નહીં પણ મારી જ બીજા વસ્તુ કરવા એમના ચોટો બોલતા નથી એવું બધું સંસાર તમે નલાયક તમે આવા છો ને પૈસા લઈ ગઈ ના આલ્યા પાછા તે રસ્તો તમને ગમ્યો આગળ રસ્તો એટલે કે આવડો એના પહેલા મને લોકો તમે જે બાહ્ય ગુણ જે એમનો છે લિંગ નો ગુણ છે લિંગ નો ગુણ છે ક્યાં મૂર્તિ માં જઈને કહેજો કે ભગવાન તમારા પ્રત્યક્ષ દર્શન થયા તારે ક્યાં જશો એમ કેવું શું કહ્યું અમે ઘરના પહેલા પીવા તૈયાર છીએ હા જે કોઈ આપશે એ પી જઈએ અને નહીં પીએ તો એ ખેડૂતે નાના મીઠી કાયદા નહીં છે તો નાના મીની કરે છે સારું છે જે માધેરી થઈ છે સારું નાના મીના કરે અને જયારે મોડું જોયું ને તો મોડા પર દિવસ ભરી ગયેલું પડી ગયા નથી આમ ગોળા રૂપાળા જેવા છે કુદરતે ઘડેલા હારી મૂર્તિઓ ઘડેલી છે પણ તો મોડા પર દિવેલ નથી દિવેલ પી ના ભરતા હોય મૂર્તિઓ હારી કરેલી આરપણ નથી કરેલી પણ પાછા દિવેલ પી ભરતા હોય કરે અને મહાદેવજી ને દર્શન કરે કે મહાદેવજી બહુ નારાજ થઈ જાય મહાદેવજી કે મારા રસ્તે ચાલતો નથી તું ઉદય રસ્તે ચાલુ હું ઘેર કે દેખાય છે તમને તમને મહાદેવજી નહીં દેખાય છે તાર બને દેખાય છે મહાદેવજી છે કૃષ્ણ ભગવાન છે મહાવીરે છે સુદાય છે સુધી ને જાણે એટલે ભાઈ ફોલ ફોલ કરે છે શું કરે છે તપાસ કરે સહી જશે આમ આગળ ફોલ ફોલ ફોલ ફોલ કરે છે સમજ પડી ને અને તેમ તમે ભગવાન બહાર ખોરો છો ક્યાં ખોરો છો બહાર જેમ એ કસ્તુરી ખોરે ને એ કસ્તુરી બહાર ખોરે તમે ભગવાન બહાર ખોરો તને શું લાગે તો કસ્તુરી ભગવાન ક્યાંથી આવ્યા છે કઈ કઈ આકાશ માં પડ્યા હોય યાદ હશે ને મારા પેટ ના જન્મ ને ભગવાન તૈયાર નથી અને ઉપર માનેલો ભગવાન તે માનેલો છે શું છે માનેલો છે ખાલી માન્યતા તપાસ કરવા જાય તો શું ના આવે તપાસ કરવા જાય નહીં બેઠો તે જ બધું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ અને જે આત્મા છે પરમાત્મા છે એ નિશબ્દ છે કેવા છે જ્યાં શબ્દ પહોંચે નહીં કઈ પણ પહોંચે એ છે એટલે બોલો વેદ થી પર છે નહીં હા એ વેદ થી પર એવા જ્ઞાની પુરુષ હોય ત્યારે એ જડે છે શું કહે છે કારણ કે આત્મા એ જ પરમાત્મા છે અને એ અવર્ણનીય છે કેવો છે જેનો વર્ણન ના થઈ શકે શબ્દ વસી રીતે આવે અને અવસ્તરીય છે કેવું વર્ણન છે ખરું એનું, પણ વર્ણન થઈ શકે એવા શબ્દો નથી. કેવું છે? થઈ શકે એવા શબ્દો નથી. હા, શબ્દ ની પાર છે, વિકલ્પ ની પાર છે. ક્યાં છે વિકલ્પ ની પાર? જગત માં બધા શાસ્ત્ર વાસ્ત્ર બધા વિકલ્પ કહેવાય. શું કહેવાય? વિકલ્પ ની પાર છે. વિકલ્પ ની પાર નિર્વિકલ્પ છે. કેવા છે? નિર્વિકલ્પ. એને એ ફરું વર્ષણ થઈ ગયું પછી આપણે છોડે નહીં. શું બીજા તો મોટા મોટા વર્ષણ કર્યા હોય ત્યાં પણ છોડી દે, છોડી દે. સંસાર લો, સંસાર લો. ત્યારે ખોટું લાગી જાય કે હે ને, પેલા થી ખરો વખત તો છોડે નહીં. એક મુખ્ય વિચાર માયા, માયા હેરાન કરે છે. માયા પધે છે હવે શું પધે? પહેલી લીધી ત્યાં હજી મને દરિયો હતો ત્યાં હજી પધે છે. હવે પધે માયા તો કેટલો વખત ત્યાં માર્યા. આપણે એમ ખરે ના ધણી આપી તો આપણે ધણી ના દેખીએ તો ધણી ભણી નથી આવે. હિંમત આવી ને આવી આપડે ઘણી ઘણી નથી આ માયા ને. જો અત્યારે તમારું નામ દે માયા સર દેખાયેલી છે. પણ રાણેલી છે. હવે તમે એટલું માનજો કે રાણેલી છે એટલે આપડે બહુ બધે નહીં. તમે શું હવે રાણેલી શું હેરાન કરી તો હું તને ઘણી બહાર કાઢી દઉં. દાદા ને કહી શું કહ્યું? દાદા ને કઈ ઘણી બહાર કાઢી દઉં. બે સીધી રીતે તમે એવું કહેજો છે મારા જેના પ્યારા પીવા દે એ નથી પીવા દે. એને છોકરા કેટલા છે? એવા છોકરા છે નથી જાય પણ રાણી રીતે ભણી ગઈ. લોક તો જાણતા જ નહીં વાળી, કારણ કાગળ લખી લાગે વાળી તૈયાર વિધવા થઈ જાય. કાગળ કેમ લખે જો લખ્યો ત્યાં આપણે હાથી વડે ભય નીકળી જાય ને. હા, કૃષ્ણ ભગવાન વખત નું પાણી લઈએ છીએ પેલા તો બહુ રોફ હતા. અને રામના વખત માં તો બહુ જ રોફ. તો પેલી કઈ કઈ ને માયા એવી ફસાઈ પેલી કઈ કઈ છે દશરથ રામ બની છે. રાતે ઘરે રાતે બધા દાડા વાળા બેઠેલા આવડા આવડા વશિષ્ઠ મુનિ બેઠા વિશ્વા મિત્ર બેઠેલા આચરી કરી આપડે હેરાન એને હેરાન ના કરવી જોઈએ. વિધવા ને હેરાન કરવી એ ગંગા સ્વરૂપ કહેવાય. કેવું? પણ એ આપણે હેરાન કરે તેમ કહી દઉં ધણી અગણી છું અહીં લાભ માં એમ કરી દઈ છે. ઘણી વખત તમે વિચાર કર્યો કે તમે ડરશો નહીં. આવે કઈ દાદા છે અમારા માટે જો નામ બીજું તારી વાત છે કહી દઈશ દાદા ને. રાતે ઘણી કઈ ભરકાય વધે તમને ભરકાય નડે નહીં પાછી વિધવા કરી શું નતા સર જાણતા છે ને. છોકરા છે પણ ક્રોધ માન માયા ક્રોધ